પાપ એવી રીતે કરો પુણ્ય વધારે હોય પાપ થઈ જાય. પોતાનું જ્ઞાન હું કોણ છું એ જાણી નથી એટલે અમને ચંદન ચંદન શું કોણ છે ચંદન કોણ ના ખબર ગાડી પડે હે આવું નવું કોલમ બોલ ચાલી આમ પછી આપણે હજુ સહી નથી ને તારું નામ લે તું કોણ છે આપણે દુનિયા દાદા ભગવાન નું સ્વરૂપ by real refined to a Siddhartha, by relative refined to a Siddhartha.

ત્રીજું બાકી આપ્યું પાંચ આજ્ઞામાં બે આજ્ઞા તમારે પાર જો ઉપર તો કોઈ નથી, બધે ઉગ્યા આકાશ ચાલી છે, કોઈ નથી એમના સાસુ ભાઈ ગયા ને સાસુ બંધ કરી ભગવાન છે એ બીજા લોક માં છે એટલે આપણે જોઈએ પછી જોવા જાય એટલે આપણે દશા થવાની છે એ દશામાં થવું છે એવું આપણે આપણને ફાયદો કરે નહીં પછી ચાડા પડે કે ભગવાન ઉઠ્યો હવે ભગવાન પૂછે ભગવાન નામ ખોટું તમારે ત્યાં શું ખબર અને નહી તો એવું કે એક દિવસ એવું કેવા મળ્યું કે મારો નાનો છોકરો છે ને નવસારી આપણે તો બહુ જણ જ્ઞાન લીધે કોણ આ ચડાવે છે કે હું કરું શું તમે નહીં કરતો ભગવાને કરતા નથી કારણ ભગવાન કરે એને કરતો નથી એ શું કરે ભગવાન ભગવાન આવું બધું વાત ના કરે ભગવાન એની પાસે મોક્ષ છે ને આનંદ છે પરમાન સનાતન સુખ છે એ આપે એની પાસે જે છે એ આપે એની પાસે નથી તે આપડે પૈસા માંગીએ છોકરો માંગીએ પાયણો લઈ આવે મારી ને પાયણા હું લાવા જાય જાય છોકરા ભગવાન પર છોકરા હતા વિતરાગ ને હતું જ વિતરાગ ને પણ પૈસા એનો આ હું વિતરાગ નો હું પૈસા ને પણ મારી પાસે નાખો અમારે શું કરે પૈસા બધા બ્રહ્માંડ ના રાજા કે રહી આખા બ્રહ્માંડ ના રાજા કે રહી અમારે પૈસા એવું કરો છું વિકસ આ દેહ નો માલિક નથી હું શરીર વચ્ચે શરીર પ્રત્યે આ દેહ નો માલિક નથી એટલે આ કોણ ચલાવે તે તમને કહું આવે અત્યારે સુધી તો બધું મનમાં આમ દાદા ભગવાન ચલાવતો છે આપણે ચલાવી દઈએ અદભુત અદભુત ઠોકા ઠોક ઠોકા ઠોક જયારે અવરું થાય તો ભગવાન ના બે અવરું થાય પોતાનું અને તો બહુ ને મથે નાખી દે એને એને જે મારું બગડ્યું હા એ વાપી છે આઈ તાતી જે દબાયેલું હોય ત્યાં ફેંકે ભગવાને દબાયેલું હોય તો ફેંકે કોણ પૂછે ભગવાન કોણ ઉપરાયેલું એવું પાડોશી બોલાય નઈ. પાડોશી કે છે કેમ ભગવાન નું નામ દુ સારું થયું, મારે ભગવાન નું નામ નથી. એટલે કોણ કરે છે તમને કહું આવે. એક શક્તિ છે જેને ઇંગ્લિશમાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ શક્તિ કહું છું, અને એને ગુજરાતીમાં હું વ્યવસ્થિત કહું છું. તે વ્યવસ્થિત નામની શક્તિ છે, તે અનાદિકાળથી સૂર્ય ચંદ્ર તારા બધું વ્યવસ્થિત દુનિયાની હરેક ચીજ નાના છોડવાને પાણી પહોંચાડી આવે છે અને વ્યવસ્થિત રાખે. સમજાય તમે? વ્યવસ્થિત નામની શક્તિ વ્યવસ્થિત જ રાખે. તમે કશું કરતા નહીં, આ તમને એવું લાગે છે હું કરું છું, એવું લાગે શકે ત્યાં વ્યવસ્થિત શક્તિ કરી રહી છે. માણસ નામે સંદાસ જવાની શક્તિ નથી. તમે ડાક્ટર ભેગા કર્યા હોય એના બધા ઊંચા નીચા થવા મળ્યા કે છે સાહેબ અટક છે સર કરું છું બીજા મદદ લઈ પડશે. હા યસ યસ અટકે તાર ફાંકી લેવી પડે ને તો તું શક્તિ ફાંકી કરી ખબર પડે ને. માટે આ વ્યવસ્થિત શક્તિ બધું ચલાવે છે. અને આપણે હવે તમારો હું વ્યવસ્થિત શક્તિ ચલાવી લઈએ છીએ. તમારો વાંધો છે તમે કેશવલાલ જુદા થયા ને તમે જુદા થયા. તમે જ્ઞાતા દ્રષ્ટાન પરમાન નથી. તમારો ગુણ શું? જ્ઞાતા દ્રષ્ટાન પરમાન નથી. કેશવલાલ શું કરી રહ્યા છે એને જોવાનું જાણવાનું તમારે કર્યા કરે. એમનું મન એમનું બુદ્ધિ અહંકાર બધું શું કરી રહ્યા છે જોયા કરવાનું ખબર પડે ને. અને કેશવલાલને કોણ ચલાવે છે? ત્યાં વ્યવસ્થિત શક્તિની પ્રેરણા થશે એ કોણ એવી રીતે લાગે. આ તમારે પછી અસર નહીં ખબર ને. હવે એને દાખલો આપું. વ્યવસ્થિત શક્તિ ચડાવે છે એને દાખલો આપું. આ પ્યાલો કાપને છે ને, હું આમ લઈને જતો હોઉં અને મારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો આમ ઠેઠ સુધી, પણ છતાં પડી ગયો ભાગી ગયો. ઠેઠ સુધી પ્રયત્ન કર્યો છતાં પડી ગયો ભાગી ગયો. તો લોકો શું કહે ભાઈ ભરત કે દાદા બીજું કોઈ હતું નહીં, તમે એટલા સમય એટલે ખબર પડે એમ કે મારે આ કેવું પડે. લોક ભાષા જે હોય એ ભાષા ના કહીએ તો તમે આડું બોલો કે જેવું કે એટલે મારે કેવું પડે આ દઈ ના લોક તો જેવું દેખે એવું કે બીજું કોઈ હતું જ નહીં. હા વ્યવસ્થિત તોડે છે. કોણ તોડે? મારી તોડવાની ઈચ્છા નથી પણ વ્યવસ્થિત તોડ નથી. વ્યવસ્થિત કેમ પ્યાલો તોડ્યો એ જાણ છે. આપણા લોક એવા છે એક ડઝન પત્રકાર આ લાવે તો હાથ પેઢી સુધી ચલાવે, અને જઈનો નવ પેઢી ચલાવે. હાથ પેઢી ચલાવે ના ચલાવે તો પછી હા એ તો ચાલે કારખાના વાળા સી ચાલે, ખોણ વાળા સી ચાલે, વેપારી સી ચાલે, ત્યારે બધા ચલાવવાનું. એટલે તોડફાડ કરીને બધા ચાલે ઉકળી આવે ને. સપ્લાય એ કરે છે, તમારે ચિંતા નહીં કરવાની. સપ્લાય એ કરે છે તમારે શું બંધ કરે, નહીં તો ગોપે બીજો ના લાવું એટલે ભૂંગળા બંધ છે. આ બરોબર છે, તને સમજાઈ ગયો ને પછી તને સમજાયું, તમને સમજાઈ ગઈ આ તમને સમજાઈ ગયું બરોબર લાગે ને સમજાઈ ગયું ને. વૈજ્ઞાન આ વૈજ્ઞાનિક રીતે બધું શું કે છે વ્યવસ્થિત શક્તિ. હા, એ એનર્જી છે, પણ તે આ કોમ્પ્યુટર જેવી છે. કોમ્પ્યુટર એટલે આપણે એ જે તમે ભાવ કરી કર્યા હોય આગળ ગયા સાથે બધી થયેલા, તે બધા અમારી ફેરી બાજુ નાખેલો ફીડમાં, અને તે આ અહીંયા આગળ આ ઇફેક્ટ આપ્યા કરે અત્યારે વ્યવસ્થિત. એટલે આ બધું આખી જિંદગી જે ઇફેક્ટ છે તે બધી વ્યવસ્થિત શક્તિ ના આધારે ચલાવે. બીજો દાખલો આપું, આ વ્યવસ્થિત શક્તિ તમે સમજાઈ ગયું પ્યારા. બીજો દાખલો આપું, આપણે બેંક માં ગયા અને 200 રૂપિયા ગજામ પડ્યા છે, બીજા 2000 લીધા આપણે, તે એક ગજામ 200 અને બીજા ગજામ 2000 મૂક્યા. પછી આપણે રસ્તામાં આવતા હોય ઘેર ભણી બેડ વાંચ્યું બિવાર ઓફ થી, એટલે આપણે કેસરા ને કેવું ભાઈ ગજવી દગાવી રાખજે, રસ્તો ખરાબ છે કે શું કહે, ના કેવું પડે, પાડું દિન કેવું ના પડે, શું કહો છો બોલતા કે છે ને કે ગજવી દબાઈ રાખવું ભાઈ રસ્તો ખરાબ, તો ગજવી દબાઈ રાખે, પણ પેલી જમાતે ગાટી નહીં હોતી, વાટેલો મરચો રાખે, વાટેલો મરચો રાખે, પછી આમ કઈ નાખે નહીં અને કાપી ગયો, એટલે આપણે વ્યવસ્થિત કહેવાનું નથી કહેવાનું. પછી જોઈ લેવાનું કે બે વર્ષો ગયા કે 2000 ગયા, 2000 ગયા તો આપણે જાણવું હિસાબ જ છે ને, બધો આપણો હિસાબ પૂરો થયો આજે 2000 નું કપાયા, બરાબર, અને વ્યવસ્થિત જ છે. પેલો જયારે આપણે પકડી ગયા, પેલો પકડ્યા છે તારે ગુનેગાર, અત્યારે ગુનેગાર ના કહેવાય, એ તો એ પકડા છે તારે ગુનેગાર, પણ આપણે પહેલાનો ગુનો છે તેનું ફળ આપણે બની ગયું, આપણે ગુનેગાર થઈ ગયા, સમજાય છે ને. આ બધા બેઠા અંદર જો બેઠા, કોઈને કેમ હિસાબ ના મળ્યો, અને તમારે ભાગે આવી ગયું, નંબર લાગી જાય છે, ઇનામ લાગે છે કે હું તો આ નો ઇનામ, આ ઇનામ છે, આગળ હિસાબ ચૂકશે કઈ. ચોરી નો ધંધો કરવો છે એના ફળ આવા છે, તો તારે ભગવાન તારી જવાબદારી પર હોય તો કહેજે, સગા મારી જવાબદારી પછી દેખાશે, બધાને પોત પોતાની જવાબદારી પર કરવાનું, અને વ્યવસ્થિત વ્યક્તિ બધા નહીં કરે. પછી આપણે ગજવું કપાયું, એટલે આપણે લોકો પૂછે કેસરલાલ શું થયું, ચલો નાઠો લૂટી લઈ ગયો, ત્યાં ગજવું દેખાવાનું, આ ગજવા બચ્યો અત્યારે આવ્યા, અને આ ગજવું તજવું એમને પછી નહીં તો આપી દે ખરે, આપણે 2000 કહીએ તો આપીએ, તો ઘોડાઘાડા તો આપે ને, 500 તો આપે ને, ના આપે નહીં, ઉલટા ઉપરથી મૂર્ખા છે એવું કે મૂર્ખ કે તમે તમે આમ જ તારા લગતો ખરાબ થયું, અરે ભાઈ તારા મૂર્ખો છે તારા થઈ ગયો, બરોબર, એટલે એવું કહીએ છીએ આપણે વ્યવસ્થિત કહીને ગયા શું, પછી ગયા જતી વખતે વચ્ચે પોલીસ ગયા આવે તો આપણે વ્યવહારમાં રહ્યા, એટલે વ્યવહાર કરવો જોઈએ, વ્યવહારમાં એ ના કરવું, તે પોલીસને કહેવાનું ભાઈ આ 2000 ગયા છે, અમારે ગજુ કપી જોઈ લો, અને કેસ ન દઈ લે, કેસ ન દઈ લે, પોલીસ ખબર આપી, એટલે આપણે વ્યવહારથી મુક્ત થયા. પછી ઘેર જઈએ તો ઘેરમાં જતા જતા રાતે 8:30 થઈ ગયા હોય, તારે ભાઈ મન છે ને આપણું મન, તે કુદાકૂદ કરે, આ બધું ટાળવું પડ્યું, આપણે જ્ઞાન ને લીધે આ બધું આપણને શાંતિ રહી, તારે ભાઈ મન કુદાકૂદ કરે, તે શું કહેવાય કે તમે તો વ્યવસ્થિત કહે છે, પણ તમે બાકીઓ કાલે આપણ તેનું શું કહે છે, તમે તો વ્યવસ્થિત કહીને ઉભા રહીએ, આપણે કાલે પેલા બાકીઓ આપણ તેનું શું, એટલે આપણે સમજીએ કે આ મન આખી રાત ઊંઘવા ના દે, ગોદા મારશે કશું હાલે નહીં, હવારમાં કશું નહીં, અને આખી રાત ગોદા માર મારશે, એટલે આપણે ઉપાય ફરી કાઢવાનો, શું ઉપાય ફરી કાઢવાનો, ઘરમાં જઈને કહેવાનું કે ભાઈ શીરો બનાવો ખૂબ દૂધ નાખીને, સત્યનારાયણના કથા જેવો શીરો બનાવો, થોડા ભજીયા બનાવો, રાયતું બનાવો, બીજું બધું બનાવો, એટલે પેલા ઘરમાં જણા કાચકા ભાઈલા કે સલાહ, અને પછી આપણે હા કેસરલાલને આ રીતે જમાડવાના અહીં બધી, અને પછી હા પથારી ઉતારી હાથે હું, એટલે મન હું ઉગી જાય કે રાત હું આ કરતું બંધ થઈ ગયું, સવારમાં ઉઠીએ તો પોલીસ વાળા આવ્યા હોય પોલીસને કહી દે શું થયું, આપડે 800 રૂપિયા બધા મૂકવાના અને હારી 25 રૂપિયા 15 રૂપિયા પોલીસ આપવાના અને હાડે ખાવાનું ના હોય તો શું ખાય, આખો દાડો શિકાર ના મળે, એનો ધંધો સ્વીકાર કરવાનો પણ ના મળ્યો તો એટલે આપણા ગામનો નિહાળો નાખે તો ખાઈ જાય, ખાતર પાસે દીવે આપતું ગયું તરત બધા.